શ્રીમદ ભાગવત ચોથો સ્કંદ 23મો અધ્યાય રાજા પૃથુની તપસ્યા અને તેમનું પરલોક ગમન. શ્રી મૈત્રેયજી કહે છે, આ પ્રમાણે મહામનસ્વી પૃથુએ પોતે જ અન્ન વગેરેની તથા નગર ગામ વગેરે સર્ગ વિભાગોની વ્યવસ્થા કરીને સ્થાવર જંગમ જળચેતન સૌની આજીવિકાની સુવિધા કરી દીધી તથા સાધુ પુરુષોના માટેના ધર્મોનું પણ ખૂબ પાલન કર્યું. મારી અવસ્થા કંઈક ઢળવા માંડી છે અને જે માટે મેં આ લોકમાં જન્મ લીધો હતો તે પ્રજાના રક્ષણરૂપ ઈશ્વરની આજ્ઞાનું પાલન પણ થઈ ચૂક્યું છે. તેથી હવે મારે અંતિમ પુરુષાર્થ મોક્ષ માટે પ્રયત્ન કરવો જોઈએ. આમ વિચારીને તેમણે પોતાના વિરહમાં રડતી પોતાની પુત્રી રૂપ પૃથ્વીનો ભાર પોતાના પુત્રોને સોંપી દીધો અને સઘળી પ્રજાને રડતી કકડતી છોડીને તેઓ પોતાની પત્ની સહિત એકલા જ તપોવનમાં ચાલી નીકળ્યો. ત્યાં પણ તેઓ વાનપ્રસ્થ આશ્રમના નિયમો અનુસાર એ જ રીતે કઠોર તપસ્યામાં રત બની ગયા કે જેમ પહેલાં ગૃહસ્થ આશ્રમમાં અખંડ અવિરત વ્રતપૂર્વક પૃથ્વી પર વિજય મેળવવામાં રત રહેતા હતા. કેટલાક દિવસો તો તેમણે કંદમૂળ ફળ ખાઈને વિતાવ્યા, કેટલોક સમય સૂકા પાંદડા ખાઈને રહ્યા, પછી કેટલાક પખવાડિયા સુધી પાણીથી જ નિર્વાહ કરતા રહ્યા, તે પછી તો કેવળ વાયુથી જ નિર્વાહ કરવા લાગ્યો. આ વીરશ્રેષ્ઠ પૃથુ મુનિવૃત્તિથી રહેતા હતા. ગરમીના દિવસોમાં તેમણે પંચ અગ્નિઓનું સેવન કર્યું. વર્ષા ઋતુમાં ખુલ્લા મેદાનમાં રહીને પોતાના શરીર પર જળધારાઓ સહન કરી અને ઠંડી શિશિરમાં કંઠ પર્યંત પાણીમાં ડૂબેલા રહ્યા અને તેઓ દરરોજ માટીની વેદી સ્થંડિલ પર જ શયન કરતા હતા. તેમણે શીત ઉષ્ણ વગેરે બધા પ્રકારના દ્વંદ્વો સહ્યા તથા વાણી અને મનનો સંયમ કરીને બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા રહીને પ્રાણોને પોતાને આધીન કર્યા. આ પ્રમાણે શ્રીકૃષ્ણની આરાધના કરવા માટે તેમણે ઉત્તમ તપ કર્યું. આવા ક્રમને લીધે તેમની તપસ્યા ઘણી પુષ્ટ થઈ ગઈ અને તેના પ્રભાવથી કર્મમળ નષ્ટ થઈ ગયું અને તેમનું ચિત્ત સર્વથા શુદ્ધ થઈ ગયું. પ્રાણાયામ વડે મન અને ઇન્દ્રિયોનો સમ્યક નિરોધ થઈ જવાથી તેમનું વાસનાજનિત બંધન પણ છેદાઈ ગયું. ત્યારે ભગવાન સનંતકુમારે તેમને પરમ ઉત્કૃષ્ટ અધ્યાત્મ યોગનો જે બોધ આપ્યો હતો તે અનુસાર જ રાજા પૃથુ પુરુષોત્તમ શ્રી હરિની આરાધના કરવા લાગ્યા. આ રીતે ભગવત પરાયણ થઈને શ્રદ્ધાપૂર્વક સદાચારનું પાલન કરતા રહીને નિરંતર સાધન કરવાથી તેમની પરબ્રહ્મ પરમાત્મામાં અનન્ય ભક્તિ થઈ ગઈ. આ પ્રમાણે ભગવાનની ઉપાસનાથી અંતઃકરણ શુદ્ધ સાત્વિક થઈ જવાથી નિરંતર ભગવત ચિંતનના પ્રભાવથી પ્રાપ્ત થયેલી આ અનન્ય ભક્તિથી તેમને વૈરાગ્ય સહિત જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને પછી તે ઉત્કટ જ્ઞાન થકી તેમણે જીવના ઉપાધિભૂત અહંકારને, કે જે બધા પ્રકારના સંશય વિપર્યનો આશ્રય છે, તેને નષ્ટ કરી દીધો. આના પછી શરીરમાં આત્મબુદ્ધિની નિવૃત્તિ અને પરમાત્મ સ્વરૂપ શ્રીકૃષ્ણની અનુભૂતિ થવાથી અન્ય સર્વ પ્રકારની સિદ્ધિ વગેરેથી પણ ઉદાસીન થઈ જવાને કારણે તેમણે તે તત્વજ્ઞાન માટે પણ પ્રયત્ન કરવાનું છોડી દીધું કે જેની સહાયથી આ પહેલાં પોતાના જીવકોષોનો નાશ કર્યો હતો. કારણ કે સાધકને જ્યાં સુધી યોગ માર્ગ દ્વારા શ્રીકૃષ્ણ કથામૃતમાં અનુરાગ થતો નથી ત્યાં સુધી કેવળ યોગ સાધના થકી તેનો મોહજનિત પ્રમાદ દૂર થતો નથી, ભ્રમ મટતો નથી. પછી જ્યારે અંતકાળ આવી ઉભો ત્યારે વીરવર પૃથ્વીએ પોતાના ચિત્તને દૃઢતાપૂર્વક પરમાત્મામાં સ્થિર કરીને, બ્રહ્મભાવમાં સ્થિત થઈને પોતાનું શરીર ત્યજી દીધું. તેમણે પાણીથી ગુદાદવારને અવરોધીને પ્રાણવાયુને ધીરે ધીરે મૂલાધાર ચક્રથી ઉપર તરફ લેતા જઈને તેને ક્રમશઃ નાભીમાં, હૃદયમાં, વૃક્ષસ્થળ, કંઠ અને મસ્તકમાં સ્થિત કર્યું. પછી તે વાયુને વધુ ઉપર તરફ લઈ જઈને ક્રમશઃ બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યો. હવે તેમને કોઈ પ્રકારના સાંસારિક ભોગોની લાલસા રહી નહીં. પછી સ્થાન પ્રમાણે વિભાજન કરીને તેમણે પ્રાણવાયુને સમિષ્ટ વાયુમાં, પાર્થિવ શરીરને પૃથ્વીમાં અને શરીરના તેજને સમષ્ટિ તેજમાં લીન કરી દીધા. હૃદય આકાશને મહાકાશમાં અને શરીરમાં રહેલા રુધિર વગેરે પ્રવાહી અંશને સમિષ્ટ જળમાં લીન કર્યા. પછી આ જ પ્રમાણે પૃથ્વીને જળમાં, જળને તેજમાં, તેજને વાયુમાં અને વાયુને આકાશમાં લીન કર્યા. ત્યારબાદ મનને ઇન્દ્રિયોમાં, ઇન્દ્રિયોને તેમના કારણભૂત તન્માત્રાઓમાં અને સૂક્ષ્મ ભૂતોના કારણ અહંકાર દ્વારા આકાશ ઇન્દ્રિયોને તન્માત્રાઓને તેજ અહંકારમાં લીન કરીને તે અહંકારને મહત્તત્વમાં લીન કર્યું. પછી સઘળા ગુણોની અભિવ્યક્તિ કરનારા તે મહત્તત્વને માયા ઉપાધિભૂત જીવમાં સ્થિત કર્યું. ત્યારબાદ તે માયારૂપ જીવની ઉપાધિને પણ તેમણે જ્ઞાન અને વૈરાગ્યના પ્રભાવથી પોતાના શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થઈને ત્યજી દીધી. મહારાજ પૃથુની પત્ની મહારાણી અર્ચી પણ તેમની સાથે વનમાં ગયા. તેઓ ઘણા સુકોમળ હતા, પગથી જમીનને સ્પર્શ કરવાને પણ યોગ્ય ન હતા. તેમ છતાં તેમણે પોતાના સ્વામીના વ્રત નિયમો વગેરેનું પાલન કરતા રહીને તેમની ખૂબ સેવા કરી અને મુનિવૃત્તિ અનુસાર કંદમૂળ વગેરેથી નિર્વાહ કરી. આનાથી જોકે તેઓ ઘણા દુબળા બની ગયા હતા, તો પણ પ્રિયતમના કરસ્પર્શથી સન્માનિત થઈને તેમજ આનંદ માનતા હોવાને કારણે તેમને કોઈ પ્રકારનું કષ્ટ થતું ન હતું. અત્યારે પૃથ્વીના સ્વામી અને પોતાના પ્રિયતમ મહારાજ પૃથ્વીના શરીરને ચેતના વગેરે સર્વ જીવન ધર્મોથી રહિત થયેલું જોઈને તે સતીએ થોડો સમય વિલાપ કર્યો. પછી પર્વત ઉપર ચિતા ખડકીને તેના પર તે શરીર ગોઠવ્યું. ત્યાર પછી તે વેળાની સઘળી ક્રિયાઓ કરીને નદીના જળમાં સ્નાન કર્યું. પોતાના પરમ પરાક્રમી પતિને જલાંજલિ આપીને આકાશસ્થિત દેવતાઓની વંદના કરી તથા ચિતાની 3 વાર પરિક્રમા કરીને પતિદેવના ચરણોનું ધ્યાન ધરતા રહીને અગ્નિ પ્રવેશ કરી ગયા. પરમ સાધ્વી અર્ચીને આ પ્રમાણે પોતાના પતિ વીરશ્રેષ્ઠ પૃથ્વીનું અનુગમન કરતા જોઈને હજારો વરદાયીની દેવીઓએ પોતપોતાના પતિઓ સાથે તેમની સ્તુતિ કરી. ત્યાં દેવતાઓના વાજા વાગવા લાગ્યા. તે સમયે તે મંદરાચળના શિખર પર તે દેવાંગનાઓ પુષ્પવૃષ્ટિ કરતા કરતા પરસ્પર આ પ્રમાણે કહેવા લાગી. દેવીઓએ કહ્યું, અહો, આ સ્ત્રી ધન્ય છે, એણે પોતાના પતિ રાજેશ્વર પૃથ્વીની મન, વાણી અને શરીરથી બરાબર એ જ રીતે સેવા કરી છે કે જેમ શ્રી લક્ષ્મીજી યજ્ઞેશ્વર ભગવાન વિષ્ણુની સેવા કરે છે. અવશ્ય પોતાના અચિંત્ય કર્મના પ્રભાવથી આ સતી આપણને પણ અતિક્રમીને પોતાના પતિ સાથે ઉચ્ચતર લોકમાં જઈ રહી છે. આ લોકમાં થોડાક જ દિવસોનું જીવન છે, તેમ છતાં પણ જે મનુષ્ય ભગવાનના પરમપદની પ્રાપ્તિ કરાવનારું આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લે છે તેમના માટે સંસારમાં કયો પદાર્થ દુર્લભ છે. તેથી જે મનુષ્ય ભૂલોકમાં મોક્ષના સાધનરૂપ મનુષ્ય શરીરને ઘણી મુશ્કેલીથી પામીને પણ વિષયોમાં આસક્ત રહે છે તે નક્કી આત્મહત્યારો છે. અરે તે છેતરાઈ ગયો છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, દેવાંગનાઓ આ પ્રમાણે સ્તુતિ કરી રહી હતી ત્યારે આત્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ ભગવાનના પ્રાણરૂપ મહારાજ પૃથુ ભગવાનના જે પરમધામમાં ગયા તે જ પતિલોકમાં મહારાણી અર્ચી પણ ગયા. પરમ ભાગવત પૃથુજી આવા જ પ્રભાવશાળી હતા. તેમના ચરિત્રો ઘણા ઉદાર છે. મેં તમારી આગળ તેમનું વર્ણન કર્યું. જે મનુષ્ય આ પરમ પવિત્ર ચરિત્રને શ્રદ્ધાપૂર્વક નિષ્કામ ભાવે એકાગ્રચિત સાંભળે છે અથવા સંભળાવે છે તે પણ મહારાજ પૃથુના પદને ભગવાનના પરમધામને પામે છે. આનો સકામ ભાવે પાઠ કરવાથી બ્રાહ્મણ બ્રહ્મત્રેજ પ્રાપ્ત કરે છે, ક્ષત્રિય પૃથ્વીપતિ બની જાય છે, વૈશ્ય વેપારીઓમાં મુખ્ય બની જાય છે અને શુદ્રમાં સાધુતા આવી જાય છે. સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ આને આદરપૂર્વક 3 વાર સાંભળે છે તે સંતાનહીન હોય તો પુત્રવાન, ધનહીન હોય તો મહાધનવાન, કીર્તિહીન હોય તો યશસ્વી અને મૂર્ખ હોય તો પંડિત બની જાય છે. આ ચરિત્ર મનુષ્ય માત્રનું કલ્યાણ કરનારું અને અમંગળને દૂર કરનારું છે. આ ચરિત્ર ધન યશ અને આયુષ્યની વૃદ્ધિ કરનારું, સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારું અને કળિયુગના દોષોને નાશ કરનારું છે. આ ધર્મ વગેરે ચતુર્વર્ગ ચારે પુરુષાર્થોને પ્રાપ્ત કરવામાં પણ ઘણું સહાયક છે. તેથી જે લોકો ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સારી પેઠે સમ્યકપણે સિદ્ધ કરવા ઈચ્છે છે તેમણે આનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવું જોઈએ. જે રાજા વિજય માટે પ્રસ્થાન કરતી વેળાએ આ ચરિત્રને સાંભળીને પ્રયાણ કરે છે તેની આગળ આવીને અન્ય રાજાઓ એવી રીતે ભેટ સોગાદો મૂકે છે કે જેમ તેઓ પૃથ્વીની આગળ મૂકતા હતા. મનુષ્ય અન્ય તમામ પ્રકારની આસક્તિ છોડી દઈને ભગવાનમાં વિશુદ્ધ નિષ્કામ ભક્તિભાવ રાખીને મહારાજ પૃથુના નિર્મળ ચરિત્ર સંભળાવવું અને વાંચવું જોઈએ. હે વિદુરજી, ભગવાનના મહાત્મ્યને પ્રગટ કરનારું આ પવિત્ર ચરિત્ર મેં તમને સંભળાવ્યું. આ ચરિત્રમાં પ્રેમ રાખનારો મનુષ્ય મહારાજ પૃથુના જેવી ગતિ પામે છે. જે મનુષ્ય આ પૃથુ ચરિત્રનું દરરોજ આદરપૂર્વક નિષ્કામ ભાવે શ્રવણ અને કીર્તન કરે છે તેનો શ્રીહરિમાં સુદૃઢ અનુરાગ થઈ જાય છે કે જેમના ચરણકમળ સંસાર સાગરને પાર કરવા માટે નૌકા સમાન છે. ચોથા સ્કંદ અંતર્ગત 23મો અધ્યાય સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.